જ્યાં ક્રોધ માન માયા લોભ હોય વધારે વધારે એક્સેસ ને એક્સેસ એ ડેવલપ કહેવાય અધ્યાત્મ. અને ત્યાં જ છે તે ચોરીઓ લૂંટશે ઉદમાશે હેરાન થતી ત્યાં જ વધારે હોય. કારણ કે નાનું બાળક હોય તેનામાં અમુક ગુણો ડેવલપ નથી થયેલા એટલે ચોરી લૂંટશે હેરાન ફરી એ બધું ના હોય. પણ એ છોકરો મોટો થાય 25-30 નો એટલે વધતું જાય પછી આપ થયું ને એ રીતે આ ફોરિન વાળા બાળકની કક્ષામાં છે. ફોરિન વાળા જે છે ને તે બાળકની કક્ષામાં છે. ફોરિન એટલે કયા દેશ આપો? બધા જ દેશો સૌથી વધારે વધારે છે તે લાખ કક્ષાના તો પેલા એને કહેવાય આફ્રિકનો ને. પણ આપણે નજીકમાં કોણ દેશો છે? આ મુસલમાનો આપણી નજીકનો ડેવલપમેન્ટ છે. મુસલમાનો આ બાજુ છે તે ચીના બીના બધા સમજો ને. અને પેલા બધા છેટેના જે છે ને ક્રિશ્ચિયાનિટી છે ને એ તો ડેવલપ બહુ નીચી છે ક્રિશ્ચિયાનિટી. એમના કરતા મુસલમાન ડેવલપમેન્ટ થાય, એમના કરતા આપણું ડેવલપમેન્ટ આધ્યાત્મિક બાબતમાં. આપણે ત્યાં ક્રોધ માલ માયા લોભ એટલો બધો હોય કે બાપને 7 પેઢી સુધીનો લોભ હોય મારા છોકરાના છોકરાના છોકરાના. જ્યારે ફોરેન વાળો તો 18 વર્ષનો 20 વર્ષનો વિલિયમ થાય એટલે વિલિયમને થઈ ગયો છૂટા થઈ જાય બધા. એ બીજી અપેક્ષા નહીં આપ થાય ને. અને ગાયને છે તેના બાબા જોડે 6 મહિનામાં થાય છૂટું. ગાય અને બાબા જોડે 6 મહિનામાં છૂટું થઈ જાય. આ 20 વર્ષે છૂટા થાય અને આપણે 8 પેઢીએ છૂટા થઈ જાય. આ આપણું ડેવલપમેન્ટ. મોક્ષ માટે લાયક થાય તીર્થ લાયક થાય બળતરા ઉભી થાય એટલે મનમાંથી એમ થાય કે ક્યાંથી છૂટું હોય છે એટલે આ એનો એનો ક્રમ જ આ છે. ખૂબ ડેવલપ થયા પછી ખૂબ બળતરા ઉભી થયા પછી જ અમે પૈસે સંસાર બહાર નીકળે જ નહીં. જો આ બળતરા ના હોત નહીં તો મોક્ષ જવાનો પ્રયત્ન જ કોઈ ના કરે. આગ લાગી તો ભાગ્યા. આ જ એને મોક્ષમાં લઈ ધક્કો મારે છે આપ સમજો ને. અત્યારે જે ઇનસિક્યોરિટી બિન સલામતીની જે ભાવના છે ઇનસિક્યોરિટીની છે ફિલિંગ એનું પણ કારણ ખરું પલાયન માટે એસ્કેપ માટે. એ કે છે અત્યારે જે ઇનસિક્યોરિટી બિન સલામતીની જે ભાવના છે એના કારણે એસ્કેપ કરે છે. એના કારણે છે તો બધા ભાગી જાય છે ને છૂટી ભાગી જાય છે. આપની પાસે આવે પણ એસ્કેપ ન હોઈ શકે. ઘણા છે તો આ સંસારમાં બિન સલામતી પોતાની ધારે સમજે એટલે પછી છે તો ભાગી છૂટે નાખી જાય. ક્યાં ભાગી જાય? એસ્કેપ અહીં આપના જેની પાસે પણ આવે સિનેમામાં જાય એટલે આપની પાસે આવે અથવા સિનેમામાં જાય આમાંથી. હા પણ એ બીજું ઉપાય શું છે? ત્યાં સહન ના થાય. સહન ના થાય એટલે શું કરે પછી? ખબર ને. અને આ ક્રોધ માન માયા લોભ એ પોતે જ પોતાને સળગાવે. જેમ ડેવલપ થાય બુદ્ધિ વધે તેમ બળાપો વધતો જાય. શું થયું? આ બાજુ બળાપો જે મનુષ્યો ન છે બધા બધા મનુષ્યોને જીવ માત્ર તે જેમ જેમ બુદ્ધિ વધે તેમ બળાપો વધતો જાય. આ પરિવાર અને બાહ્ય બુદ્ધિ જ છે. આંતરિક બુદ્ધિ એમને ના હોય. આપણે આંતરિક બુદ્ધિમાં હોઈએ એટલે આંતરિક બુદ્ધિ જ બળાપો વધારે કરનારી. બાકી બુદ્ધિ એટલે બહાર રમકડા જ રમાડવા. આપડે અહીં તો પોતાના કાકા ને ત્યાં જાય કાકા ને દીકરા ને ત્યાં ત્યાં જઈને કે છે મારે તો દાદા આવવાના છે અને મારે એ ગાંધીનગર લઈ જવા છે તો તમારી ગાડી તર મને પરમ દિવસે આપજો. પેલા લોકો એટલા બધા જાગૃત હોય. અમારી જાગૃતિ સંસ્થાન બહુ જાગૃતિ આપણી ઊંચી હોય બહુ ઊંચી જાગૃતિ હોય. કારણ કે રોજમાર માયા લોકો જાગૃતિ છે ને એટલે તે લોકો કે હું તમને આપત ખરો. પેલા જાગૃતિમાં શું આવે કે અહીંથી 20 મિલ જતો 20 મિલ આવતો 40 મિલીએ અને પેટ્રોલના પૈસા મગાય નહીં આપણાથી બધો હિસાબ કરતા તરતા જ નાખે. અને એ જાણે કે 20-25 રૂપિયાનો થશે ખોટો ખર્ચ. એના કરતાં તમને બીજો જવાબ આપે કે મારે સાહેબ આવવાના છે કે બહાનું કાઢે તો થયું ને. હા સાથી ડેવલપમેન્ટના આધારે આવું કરે છે. ફોરેન વાળો તો સારો માણસ હોય ને તો તમે એને કઈક કહોસ કરીને પોતાના ખર્ચે બધું લઈ જાય, કારણ સહજ છે બિચારા. આપણી ગાયો સહજ છે, ભેંસો સહજ છે, અને આ મનુષ્ય રૂપે સહજ છે. શું છે? ગાયો ભેંસો પશુ રૂપે સહજ છે, પણ આ મનુષ્ય રૂપે સહજ છે. બુદ્ધિ નો ડખો બધો બુદ્ધિ નો બુદ્ધિ બુદ્ધિ હતી ને તે આ બુદ્ધિ, આ આંતરિક બુદ્ધિ, ક્રોધમાન માયા લોભારી. એટલે પેલી બિન સલામતી ની ભાવના કારણે સલામત કેમ રહેવું, પોતાનું કેમ બચાવી લેવું, પોતાનું રક્ષવું ને બીજાનું ભક્ષવું, એ એક્સપ્લોઇટેશન શોષણ પણ એના કારણે જ થાય. શું કે છે? મારું પોતાનું આટલું, બીજું બધું આ પારખું, એ કાયમ જાગૃતિ હોય. અને આ શેઠિયા છે ને અમદાવાદ, એ શેઠાણી જોડે કાયમ જાગૃત થાય કે આમ કરીને વધારે માગી છે તમારે, આવું કે આવું બધું જૂઠું બોલે બધા કામ થાય બધા, ભાઈ દગા ફટકા જ નથી. આ ડેવલપમેન્ટ છે એટલે ત્યાં સિન્સિયરિટી હોય ફોરેનમાં. જે સિન્સિયર છે એ સિન્સિયર, જે અનસિન્સિયર છે એ સિન્સિયર થાય જ નહીં કશું. એમ નામ સાચી, આપણે તો અનસિન્સિયર હોય તો સિન્સિયર થઈ જાય, બધું આવડે એને. એવું તમને લાગે છે? તમે બોલતા નથી, તમે બોલો, થોડી થોડી વાત થાય. સોનું અને શુદ્ધિકરણ નું આ કારખાનું છે હિન્દુસ્તાન. શું છે? એટલે ભઠ્ઠીમાં આખો રાત દાડો ભઠ્ઠીમાં, એમને ભઠ્ઠી ના હોય, એ તો ફ્રીજમાં મૂકેલા છે. શું છે? એને માખણ બાખણ મળ્યું, ખાવા પીવા વિષયમાં જ પડેલા છે, અને આ કથાઓમાં પડેલા છે. અમને વિષય ની પડેલી નથી બહુ. આ વિષય તો સાથી વિષયની આરાધના કેમ કરે છે કે કસાયોમાં પડેલા છે, ત્યાં આગળથી બળતરા ઊભી થાય છે, તેના માટે આ વિષયની અમને આરાધન છે. ભાઈ ખાવા પીવાની કશી પડેલી નથી, ખબર પડે ને? અહીં પડેલી છે, અહીં ગરીબી જે છે. શું કહે છે? અહીં જે ભૂખ મારવાનો ગરીબી છે, એટલે અહીં તો જે વિષયોનો કઈ વિચારવાનું કઈ મળી જ નથી, એટલે એમને માટે આકર્ષણ નું કેન્દ્ર રહેશે પછી અથવા અમેરિકન સંસ્કૃતિ. એમ કે છે કે આપણા અહીંની ગરીબીમાં વિષયોનું એ લોકોને કઈ મળ્યું જ નથી, એટલે એમને છે તો ત્યાંનું આકર્ષણ, અમેરિકાનું કે બધા ત્યાંના દેશોનું આકર્ષણ વધારે રહેશે, કારણ કે અહીં એમને વિષય સુખ નથી મળ્યું ગરીબીને લીધે. ત્યાં નથી મળ્યું. અહીં આપણા હિન્દુસ્તાનમાં લોકોને પૂરતું ખાવા પીવાનું છે નથી, એટલે એમને ત્યાંનું આકર્ષણ વધી ગયું. ના, ત્યાંથી ખાવા પીવા માટે નથી. આપણા લોકોને તો લોભ નો કે ત્યાંથી રૂપિયા લાવું અને પછી ઘર બધું. હવે લોભે સારા માટે માન માટે મારું નામ હોતે ને, આ વિષય એના માટે ખરી પડેલી નથી આપણા લોકોને. જો પણ નામ એ વિષય ન થાય, બળતરામાં રાખે એ બધા કસાય કેવાય. અને વિષય એવું કઈ નહીં, વિષય ને તો પેલું ના મળ્યું જરાક મન એ થાય, મન થાય મન નહી થાય. પણ આ તો કાયમ ને દુઃખ, કાયમ ચિંતામાં, વરિજમાં હતું. ઇલેક્ટ્રિકની ભઠ્ઠીથી વરી વહી રહ્યું છે આખું હિન્દુસ્તાન. આપણે તમે પૂછો કેમ છો ભાઈને, કસ્તુરભાઈને બહુ સારું બહુ સારું, હમણે તો લડીને નીકળ્યો હોય, બૈરી જોડે વળીને મોડું ધોઈ નીકળ્યો હોય, પણ આવું બોલે તો ભલે મારા જે કેટલા નિમિત્તો છે, પણ એક જ ડેવલપમેન્ટ જોઈએ ને, બધા ડેવલપમેન્ટ ની જરૂર છે. હું જે શીખવાડતો હોઉં તે અમુક જ માણસો માટે, બીજા અમુક માણસ માટે, બધા સ્ટેન્ડર્ડ જુદા જુદા છે. આ છેલ્લા પર છેલ્લા સ્ટેશન ની વાત છે અહીંયા આગળ. એ પણ જરૂર, અને પેલી એ જરૂર છે, બધી જરૂર છે. આ અત્યારે કોઈ કે છે ભાઈ અહીં આગળ પેલા યજ્ઞ કરે છે એમાં તમને તમારો શું અભિપ્રાય છે? તો હું તો એમ જ કહું, યજ્ઞ થયો કે વિરોધાભાસ પ્રમાણે કયા પ્રમાણે થયું કે યજ્ઞ વાળાને કયા પ્રમાણે થયું, યજ્ઞ થયો તો એ એ સત્ય છે, ખબર પડે ને? વ્યવસ્થિત વ્યવસ્થિત હોય તે જ સત્ય છે. શું છે? વ્યવસ્થિતમાં જે બન્યું એ સત્ય, બીજું વિરોધાભાસ તો બુદ્ધિ નાખીએ છે બધા, ખબર પડે ને? આમાં આવી પાડવાના યજ્ઞ થયો એટલું જ સત્ય. હે, યજ્ઞ થયો એટલું જ સત્ય. હા, વ્યવસ્થિત ને મંજૂર છે તે એ સત્ય જ છે, ખબર પડે ને? સત્ય એટલે પેલું પેલું સત્ય નહીં, વ્યવહાર સત્ય, વ્યવહાર સત્ય, ખબર પડે ને? બાકી વિરોધ ઉઠાવનારા બધા અહંકારી કઈ જાતના, ખબર પોતાની બુદ્ધિ નો ના. પણ એવી પણ શક્યતા ના હોય કે લાખો ગરીબો ભૂખે મરતા હોય ત્યારે કોઈ માણસ એમાં એવો પણ હોય કે જે એને અહંકારમાં રસ ના હોય પણ એનું દિલ દાસતું હોય કે ભાઈ આ બધો ભૂખે મરે છે અને આ તમે આમાં ઉમો છો તો એને બદલે તમે બીજું કંઈ ના કરી શકો ગરીબો માટે, શુદ્ધાર્થીઓ માટે. એમ છે, એમ કે છે કે આ જે અત્યારે લાખો માણસો બધા ભૂખે મરે છે અને એ લોકોને માટે આ આપે અને પેલામાં ના ઓમે, તો કે છે એ કોઈ એવા માણસ ને જેને કરુણા હોય, જેને કરુણા હોય, અહંકારી ના હોય, એવું પણ બને ને? એ જગ્યા માં ઘેર બેઠો અને પ્રચાર માં ના હોય, વિરોધ ના કરતો. એ કરુણા તો એ બુદ્ધિ ના ખેલ છે. મારું શું કહેવું છે? કરુણા તો બુદ્ધ ની કરુણા ને આપ એમ અહંકાર નો ખેલ છે. શું કહે છે? બુદ્ધ ની કરુણા એ પણ અહંકાર છે, એટલે બુદ્ધ ની કરુણા ને પણ આપ અહંકાર કહેશો? બુદ્ધિ ના કરુણા, બુદ્ધ બુદ્ધ ને જે કરુણા હતી એને પણ અહંકાર કહેશો? અહંકાર એ પણ અહંકાર, નિર્મળ અહંકાર હશે. કેવો હતો? નિર્મળ અહંકાર. કેટલા કેટલા સ્ટેજ માં હતો? ખબર ને? તો મારે મોક્ષે જવું આપના દ્વારા એ પણ એક પ્રકારની વાસના થઈ કે નહીં? આપના થકી મારે મોક્ષે જવું છે એવી જે મને વાસના થાય છે એ છે નિર્મળ, પણ વાસના તો કહેવાય, પણ છતાં એ વાસના તો કહેવાય. વાસના એ વાસના કરી, પણ એ વાસના થતે આ બુદ્ધ ભગવાન ની આગળની વાત છે. બુદ્ધ ભગવાન કેટલા સ્ટેજ ઉપર ગયા? બુદ્ધિના ટોપ ઉપર, બુદ્ધિના ટોપ ઉપર હિન્દુસ્તાનમાં જો મોટા મોટા ગયા હોય તો બુદ્ધ ભગવાન, અને તે આખું બુદ્ધિનો બધું આખું બધું ખુલ્લું કરી નાખ્યું છે એને, અને તેની જ જરૂર છે. આ આ છે તે ચાર વેદ છે તે જો પૂરા કર્યા હોય અને તે પછી પોતાના એમાં લાયા હોય રૂપકમાં તે તો બુદ્ધ છે. ચાર વેદ પૂરા કર્યા એટલે વેદ એનું પણ જોયા ના જોયા મારે આપણે જોવાની જરૂર નથી, પણ વેદનું સર્વૈવ એમ લાયા છે. પછી હવે એમને એક જ પગલું મૂકે એટલે પોતે માહિર થાય છે, એક જ પગલું આગળ. એક ધર્મ કથા છે કે બુદ્ધ અને મહાવીર એક જ ધર્મશાળામાં ઉતર્યા હતા છતાં એકબીજા સાથે મળવા માટે પસંદ ન થાય. એમ કે છે કે એવી દંત કથા છે કે બુદ્ધ અને મહાવીર બંને એક જ ધર્મશાળામાં ઉતર્યા હતા, એક ધર્મશાળામાં ઉતર્યા હતા છતાં એ બંને એકબીજાને મળ્યા નહોતા. એ વાત સાચી? સાચી વાત, સાચી વાત. મળે જ નહીં, અમને એમની જરૂર નથી. નિરાલંબ બંને આ બે માં કોને વધારે જરૂર હતી? જો આ બે માંથી નરમ થવું હોય તો કોને થવાની જરૂર હતી? મહાવીર ને થવાની જરૂર હતી. નરમ થાય ને મહાવીર ને થવાની જરૂર હતી, પણ મહાવીર સંપૂર્ણ વિતરાગ સ્થિર થાય. અત્યારે બુદ્ધ ને હું બુદ્ધ ભગવાન હોય અને હું બે ધર્મશાળા થયા હોય ને તો હું જઈને બુદ્ધ ભગવાન ને નમસ્કાર કરું. શું કહ્યું? અને મહાવીર મહાવીર વૈચરાગ એટલે ડખો જ ના હોય. એટલો આગ્રહ પણ કહેવાય ને, તું ન મળું, હું શા માટે મળું? એ પણ એક આગ્રહ. એવું તો પછી એને એવો આગ્રહ કહેવાય ને કે હું ના મળું, શા માટે મળું? એવું મારે મનની સ્થિતિ હોય એટલે હું કહું. અત્યારે કોઈ પણ આચાર્ય મારે છે ને તો એમ આચાર્ય મારે મન ના ઓળખી શકે તો હું એને નમસ્કાર કરું. ઊંચો થાય એ આપ થયું ને? કારણ કે મારું અક્ષર વિજ્ઞાન છે. અક્ષર વિજ્ઞાન એટલે નિરહંકારી પણ છે, શું અથવા કટપટ છે, શું છે વિતરાગ નથી. કટપટ એટલે આવો રાધે શ્યામ ભાઈ, આવો ભાઈ, આ બધી કટપટી વિજ્ઞાન છે. કરુણા ના કારણે છે એ નિર્મળ કરુણા ના કારણે છે. આવો રાધે શ્યામ ભાઈ કે જે કઈ થાય એ નિર્મળ કરુણા ના કારણે. કરુણા તો એ મારી ને જ દીપે સંપૂર્ણ કરુણા. હા મારી નિર્મળ કરુણા હોય, કટપટી બધું હોય. કટપટી એટલે મને કઈ ઈચ્છા છે કે આ જગતમાં કેમ કરીને લોકો સાક્ષી થાય, શું થાય એવી મારી ઈચ્છા છે. મારીને એવી ઈચ્છા નહોતી, મારીને બે અવતાર પહેલો એવી ઈચ્છા હતી. આ ઈચ્છાનું પરિણામ છે મારી, અને મારું પરિણામ જ આવે આવશે. આ તો આપને ઇન્દોરથી પ્લેનમાં આવતા પેલો ફ્રેન્ડ સાયન્ટિસ્ટ મળ્યો હતો દાદાને, અને એમને દાદાએ કલાકમાં પુનર્જન્મની વાત સિદ્ધ કરી હતી, પણ એ અંદર ઉલ્લેખમાં કઈ નથી કે કઈ શું કેવી રીતે પુનર્જન્મની એને મનમાં થઈ. એમ કે છે પેલું તમને ઔરંગાબાદ થી આવતા એક ફ્રેન્ડ સાયન્ટિસ્ટ મળ્યો હતો પ્લેનમાં, ત્યારે એને તમે કલાકમાં પુનર્જન્મ શું છે એ સમજાવી દીધું હતું, પછી માની ગયો હતો અને એ સમજી ગયો હતો, માની ગયો હતો. એ કઈ વાત, એ કઈ વાત છે એ આપણે કરી શકું? હા આ તો બધું આજ બીજી બધી વાતો કરી લો, પેલી વાત પછી કરી એ જયારે શાંતિપૂર્વક વાત કરવાની. બીજી બધી વાત કરો ને, તમે તો એક પૂછતા નથી, તમારે થોડું ઘણું પૂછીએ આપણે. કઈ અહીં અહીં કોઈ મશ્કરી ના કરે, અહીં કશું એવું અહીં અભેદતા હોય. અભેદતા એટલે તમારી મશ્કરી કરીએ, મારી મશ્કરી કર્યા બરાબર, એવું આ બધાને ખબર હોય ના? એમ નહીં, એટલે તમે ગમે તેવું પૂછો, અહીં વાંધો નહીં આપણને. બહાર તો બધું બહારનું જુદું છે ને, આ બધું એમને ગમે તે કહી શકાય. એનો પછી ઉલ્લેખ નથી મળ્યો કે છે, એટલે એ વાત જાણી છે. ચલો પ્લેન માં મળ્યો તેની વાત કરે છે. મેં પૂછ્યું હતું નહીં કે એ કહે છે પુનર્જન્મ છે કે નહીં એવું જાણવા માટે હિન્દુસ્તાનમાં આવ્યો છું. સર મને કહે છે, મેં કહ્યું કેમ તમને કોઈ કહ્યું આ પાડી કે ના પાડી? ત્યાં કહે છે બધા લોકોએ કહ્યું પુનર્જન્મ છે, પણ તે જ નથી બોલતા કોઈ, તે જ નથી બોલતા. તમે તમારે જાણવાની શી જરૂર છે? ત્યાં કે આખી દુનિયા જાણે છે કે પુનર્જન્મ નથી, અરે છતાં હિન્દુસ્તાન એકલો જ આથી વધારે આટલું જ. એ જન્મથી જ એ તાળવાય છે એટલે રડે છે, એટલે આપણે એને ઓળાડીએ છીએ એટલે શાંત થાય છે. રડે છે એ દ્વેષ કહેવાય, જતો ને દ્વેષ એટલે અણગમવા અરુચિ. પછી આપણે એને એક સારી કોઈ ગોળી આપીએ ને ગરીબ ખાવાની તો ખુશ થાય છે, કડવી દવા પીએ તો અકળાય છે. એ જે ખુશ થાય છે ને અકળાય છે ને એ બધું થાય છે, એ રાગદેશ છે. એટલે નાનપણમાંથી જ રાગદેશ શરૂઆત થઈ જાય છે આ ઇફેક્ટ ના લઈને. જો ઇફેક્ટિવ ના હોતા તો રાગદેશ ના થાય. આ બોડી રાગ કરતાની ઇફેક્ટિવ વગરની હોત, પેટ ભૂખ ના લાગતી હોત, એવું ઇફેક્ટિવ વગર હોત તો પછી એમાં વિતરાગતા જાત જ નહીં. આ ઇફેક્ટિવ છે અને પોતે હું છું એમ માનવામાં આવે છે, તેથી આ રાગદેશ છે. હવે હું છું એમ માનવાનું જયારે તોડી રાખવામાં આવે એટલે રાગદેશ ને પછી ઉકેલ નાઈ નાખે. આપણે જેટલાને જ્ઞાન આપ્યું છે એ બધાને ક્રોધમાન માયા લોભ થાય જ નહીં, પછી બિલકુલ થાય નહીં. પણ જે એને ક્રોધમાન માયા લોભ થાય છે એમ જે દેખાય છે એ તે ખરેખર નથી. એ ક્રોધમાન માયા લોભ શું? એટલે પાછું મારે એને સમજાવવું પડે કે ક્રોધ તેનું નામ કહેવાય કે જેની પાછળ હિંસક ભાવ અને ત્વાતો બંને હોય. હિંસક ભાવ અને ત્વાતો હવે આપણા બધાને ગુસ્સો હોય, ગુસ્સો એ ડિસ્ચાર્જ ભાવ છે, એમની પાસે હિંસક ભાવને કહેતો ના હોય. અને જગત આખું હિંસક ભાવને કહેતા વાળું વાતચીત કરો ને. તો દ્રષ્ટા નું જે દ્રષ્ટા પણ એ દ્રશ્ય થી એનું દ્વૈત માં લાગી જાય છે. આપડે જુદા પડવાની દાદા વાત કરે છે તો એ અદ્વૈત સાથે દાદા સંમત નથી. દર્શન રૂપ બની જવા માટે દાદા નથી કેતા, પણ એમ કે છે કે આ દ્રશ્ય છે, ફૂટ્યા અથવા જે કઈ પણ ડિસ્ચાર્જ થયા અને એનો હું દ્રષ્ટા છું. તો હું દ્રષ્ટા છું કોઈ એક દ્રશ્ય નો, એ દ્રશ્ય થી હું વિખૂટો પડેલો છું, કારણ કે હું જુદો છું કે જેના કારણે આ ઓબ્ઝર્વ. તો એ દાદા એ માટે શું કહું, એનો પ્રશ્ન છે કે આપણે પેલું દ્રશ્ય અને દ્રષ્ટા, જ્ઞેય અને જ્ઞાતા એ બે જુદું પાડ્યું છે, એટલે એનો અર્થ એવો કે આપ આપ છે તો દ્વૈત માનો, દ્વૈત માં માનો છો, હું કર્મ છીએ બંને છીએ ને એને દ્વૈત કહેવાય. તો વેદાંત શું કે છે, હું જ છું, કર્મ જેવી વસ્તુ જ નથી. આ ભગવાન ને હું જ છું. હવે મારે તો દ્વૈત કે અદ્વૈત એવું કશું હોય નહિ, કારણ કે આત્મા દ્વૈતાદ્વૈત છે. શું છે, એકલો અદ્વૈત નથી હોઈ શકતો આત્મા, એકલો દ્વૈત પણ નથી. હા, દ્વૈત પણ નથી હોઈ શકતો. એ છે તે દેહની અપેક્ષા એ દ્વૈત છે, અને જ્યારે પોતે પોતાનામાં રહે છે ત્યારે એ અદ્વૈત છે. એટલે અમે અમારે પોતાના રહીએ એટલે અમે સંપૂર્ણ અદ્વૈત થઈ ગયું, પણ છતાં કોઈ પૂછે કે આત્મા કેવો હતો કે દ્વૈત અદ્વૈત થયો ને, જેટલા અંશે અમે રહ્યો એટલો દ્વૈત થયો જ ને. આ સમજ્યું, એટલે એકલું અદ્વૈત હોતી હોઈ શકતું નથી. ભાઈનો પ્રશ્ન છે કે પ્રત્યેક જીવની ઉત્પત્તિ સાથે એને કર્મની લાગણી બધી હોય છે, જ્ઞાન કર્મ અને લાગણી, જ્ઞાન કર્મ અને લાગણી આ ત્રણેય સાથે જ હોય છે એની ઉત્પત્તિ. હા, એની સાથે આ ત્રણ વસ્તુ સાથે જ હોય છે એમ પૂછે. પોતાની નથી હોતી એ પ્રકૃતિ, એને કારણે પોતે પ્રકૃતિમાં સપડાયો છે, પ્રકૃતિમાં સપડાયો છે, પોતે તરફડિયા મારે છે, પોતે તરફડિયા મારે છે, અજ્ઞાન થી તરફડિયા મારે છે, એટલે પ્રકૃતિ વધારે વધારે બંધાય છે. આ સ્વભાવ ને જયારે જ્ઞાન થી જયારે પ્રકૃતિ ને જ્ઞાન નો થાય ત્યારે છૂટો થાય ને, છૂટો ના થાય ને ત્યાં સુધી આ એ ત્રણ સાથે જ હોય, બધું બધા પ્રયત્નો એની સાથે જ હોય બધા. એને આ મુક્ત થવું છે, આ દુઃખો થી મુક્ત થવું છે, પોતાનો સ્વભાવ પરમાનંદ છે. અને આ નરેન્દ્ર દુઃખ નો માર્ગ પ્રયત્ન કરે છે, અને પ્રકૃતિ એને ઊંધા પ્રયત્નો છે એટલે અજ્ઞાનમય પ્રયત્નો છે એટલે વધારે મુકાય સુખ છે. તેમાં પોતાનો દોષ નથી કોઈનો, પ્રકૃતિમાં સપડાયો છે એમાં કોઈનો દોષ, કોઈ જીવનો દોષ નથી. વિતરાગો એ આ જગત ને એક જ દ્રષ્ટિથી જોયું છે કે આ જગત માં કોઈ પણ દોષિત નથી, અને મને પણ કોઈ પણ દોષિત દેખાયો નથી. મારું ગજુ કાપી જાય તો એ દોષિત મને ના દેખાય, કે દોષિત દેખાય છે એ બુદ્ધિ નો કેમ છે. અને જ્ઞાન શું કે છે, દોષિત નથી એ છે, દોષિત દેખાય છે બુદ્ધિ નો કેમ છે. બુદ્ધિ હંમેશા ભેદ રાખે, હું તમને જુદા રાખે. આ થયું ને, અને જેને જ્ઞાન છે અભેદતા ઉત્પન્ન થાય. રમણ મહર્ષિ ને ગુરુ મારી ગયા હતા ત્યારે આપણે પકડીએ કામ કરીએ તો એના દર્શન ઉપર પડ્યા, આપણે બાકી તોડી નાખવાનું એમને કઈ કરવું. કે રમણ મહર્ષિ નો પેલો દાખલો કે પેલા એમને ચોરો એમને મારી ગયા હતા, રમણ મહર્ષિ ને આશ્રમ માં ચોર એમને બધા મારી મારીને ભાગી ગયા ત્યારે લોકો એમને કહ્યું કે એમને મારીએ પકડીને કે પોલીસ ને આપી દઈએ, ત્યારે એમણે એમ કહ્યું કે ના, કે આ જીભ આ દાંત છે તો જીભ ને કચરે છે, ત્યારે કે આપણે દાંત ને બહાર ફેંકી દઈએ છીએ, કઈ કરવું નથી. આ જે દાખલાઓ છે ને બહુ સુંદર થયા. જ્ઞાન માર્ગ ઉપર જે રસ્તે ચાલી રહ્યા છે એમના દાખલાઓ બહુ સુંદર હોય. એ જ્ઞાન માર્ગ ઉપર ચાલી રહેલા માણસો બધે હોય તો આ રમણ મહર્ષિ અને એક રામકૃષ્ણ પરમહંસ, આ બે જ રામતીર્થ થઈ ગયા ને. વિવેકાનંદ નું ખરું ખરું, પણ તે વિવેકાનંદ હમણાં જેવું નહીં, રામકૃષ્ણ પરમહંસ જેવું નહીં. એમનું બધું ઊંચા ઊંચા દાખલા હોય તો રમણ માંથી, કારણ કે એક જ વસ્તુમાં પડેલા હતા કે પોતે હું કોણ છું એની તપાસ માં નિરંતર હતા. અને બીજા શું કહેતા, તું એ જ તપાસ કરી, બીજી કઈ ભાંજુ પડી નહીં. આ છેલ્લા પ્રકારનું સર્વૈવ કહેવાય. આવું જેને સર્વૈવ ઉત્પન્ન થાય તો આપણે કહીએ કે આવા ચોપડાઓથી મુક્ત થવાની તૈયારીઓ છે, આ સર્વૈવ કહેવાય. બીજી વાત જ ના હોય. અને આપણે પણ એ જ કહીએ છીએ કે કંઈ પણ કરવું, કંઈ પણ કરવું ત્યાં આગળ વિતરાગતા ઉત્પન્ન થતી નથી. વિતરાગતા તો સમજો, વાતને સમજો, સમજવાની જરૂર છે. જ્ઞાની પુરુષ પાસે સમજી લેવાની જરૂર છે કે આ શું છે, હકીકત આ હકીકતમાં જગત શું છે, કેવી રીતે બન્યું, કોણ બનાવનાર, હું કોણ, સાથી બંધન મને કેમ થાય, આટલું જ સમજો. બીજું કંઈ સમજવાની જરૂર નથી. સંસાર ભલે રહ્યો, સંસાર તો ફરજિયાત છે, કંઈ શું મરજિયાત છે. આખા જગતનો સંસાર મરજિયાત ફરજિયાત જ છે. જન્મ્યો ત્યાંથી ફરજિયાત, ત્યાં આગળ છેલ્લી નીકળે ત્યાં સુધી ભાઈ બધું કર્મ ફરજિયાત છે. ફરજિયાત માં કશું મેં આમ કર્યું. અત્યારે કોઈ જૈન ના સાધુ હોય તો મેં તમને પૂછ્યો કે સાહેબ શું શું ત્રણ સામાયિક કરી, ફળનું કર્યું, આમ કર્યું, તેમ કર્યું. આપણે કહે કે આ શિષ્ય શિષ્ય બરોબર કરતા નથી, પુરુષાર્થી નથી જતો. શું ખબર ને? હવે અહીંયા આગળ વિતરાગ શું કહે છે, વિતરાગને પૂછીએ કે આ શિષ્ય શિષ્ય છૂટશે કે આ મહારાજ છૂટશે, કાંઈક શિષ્ય છૂટશે. મારા તો બંધ થયો, હું કરતા કોઈ છે જ નહીં જગતમાં, કોઈ કરતા છે જ નહીં, ભ્રાંતિ જ છે નહીં. અને કરે છે બીજો કોઈ, વ્યવસ્થિત કરે છે, પોતે માને છે, તેથી બંધાય છે. આરોપિત ભાવ કહેવાય. કરે છે વ્યવસ્થિત, પોતે મેં કર્યું, અને તે પાછું નફો આવે ત્યાં સુધી મેં કર્યું, કે પોતે આવે ત્યાં ભગવાને કર્યું. વિરોધાભાસ વાત થઈ ગઈ. જગત જયારે નિર્દોષ દેખાય સંપૂર્ણ, ત્યારે જાણવું કે આ જ્ઞાન વિતરાગ વિજ્ઞાન ઉત્પન્ન થયું. આપની વાણી રામકૃષ્ણ પરમહંસની નજીકની વાણી એમ કે છે કે આપની વાણી રામકૃષ્ણ પરમહંસની નજીકની વાણી છે. એ સરખી જ લાગે છે. સરખી જ લાગે છે. સરખી લાગે તો ખરું, પણ જે વાણી છે ને તમારી ભાષા માપતો નહીં. શું કહ્યું? હું તમને શું હું તમને સમજાવું કે ભાગતો ભાગ તમારી ભાષામાં જો માપતો તો તમારી બુદ્ધિમાં પડી જશે. શું કહ્યું? વાણી સરખી દેખાય આ તો ને, પણ માપતો નહીં કોઈ કોઈ. વાણી તો બહુ જ સરખી દેખાય. શૈલી બરોબર છે. શૈલી તો જે રામકૃષ્ણ પરમહંસની છે એ બધાની જે શૈલી છે એ સાચા રસ્તાની શૈલી છે. એટલે શૈલી એક જ પ્રકારની થઈ, વિતરાગોની શૈલી એક જ થઈ. આ સમજ ને? એટલે એટલું જ આ શૈલી સમજવાની છે. રમણ મહર્ષિની શૈલી બહુ સુંદર છે. પણ જે રામકૃષ્ણ સમાધિ થતી હતી તેને આપણા લોકોએ એક્સેપ્ટ કરી કે આ સમાધિ છે, એ સમાધિ ના કહેવાય. શું કહેવાય? આપણા હિન્દુ લોકો જે એક્સેપ્ટ કરી છે કે આને હિન્દુ લોકો આને સમાધિ માને છે કે અંદર ખોઈ જવું, અંદર ખોઈ ગયું ને શરીરનું બેભાન પણ થઈ ગયું એને આપણા લોકો સમાધિ કહે છે. એ સમાધિ ના હોય, સમાધિ તો જાગૃત સંપૂર્ણ જાગૃતિ હોય. અને આ જે રામકૃષ્ણ પરમહંસે તો મનના થર્મો ખોઈ જતા હતા. મનનો થર હોય ને એટલા ઊંડા ઉતરી જાય, મનના થર્મ એટલો આનંદ માને નવી જાતનો થર દેખાય છે. ન્યુ લેયર એટલા બધા આનંદ માં આવે તો બબે ત્રણ કલાક સુધી બહારનું ભાર ના રહે, તૂટ્યો ખાને તો ભાર ના રહે. સમાધિ હંમેશા હરતા ભટતા બેસતા ઉઠતા ગાળો, કોઈક ગાળો દે નહીં તો સમાધિ ના જાય, એટલે સમાધિ શું કહે. સમાધિ એટલે સંપૂર્ણ જાગૃતિ, બહારની અને અંદરની. બાહ્ય જાગૃતિ સંપૂર્ણ, અંદર જાગૃતિ સંપૂર્ણ, એ સાચી સમાધિ. આ લૌકિક સમાધિ જગતના લોકો જે કહે છે ને, લૌકિક સમાધિ એ બહારનું ભાન જતું રહે એટલે એમ જાણે તમને સુખ પડ્યું ના, એ તો પણ બહાર નીકળ્યો એટલે પાછા તેના તે જ ને, બહાર પાછા નીકળ્યા એટલે હતા તેના તે થયા ને. અને આ સાચી સમાધિ ને તો કહ્યું એક ક્ષણ પણ કશું ના થાય. અમને એક ક્ષણ સમાધિની બહાર હું રહ્યો નથી, એક ક્ષણ પણ સમાધિની બહાર રહ્યો નથી કહ્યું. અત્યારે હું સમાધિ હોઉં, સાચી વખતે પીતી વખતે કડવું દવા પીતી વખતે તો ડાક્ટર પણ તપાસ કરે તે વખતે સમાધિમાં દરેક વાર હું સમાધિમાં જ હોય છે. કોઈ ગાળો ભળે તો સમાધિ એ સાચી સમાધિ. હરતા ફરતા બેસતા ઊંઘતા લગ્ન કરતા ફરી શાદી કરે થાય ને તો એ સમાધિ લે. ચાબીને સમાધિને લેવા દેવા નથી, ચાબી અને સમાધિને લેવા દેવા નથી. એક એવી માન્યતા છે દાદા કે મુક્ત પુરુષ એની છેલ્લી ટોપની જે અવસ્થા આપો છો એ પછી દેહ અવસ્થિત રહેતા નથી, દેહ સ્થિત નથી રહેતો, દેહ મૂકી દે છે. એ માન્યતાની પાછળ શું હોય? મુક્ત પુરુષ એની ઉત્કટ અવસ્થામાં દેહ માં પછી રહેતા જ નહીં, દેહ મૂકી દે એમ કે છે. એવી એક માન્યતા છે કે જે મુક્ત પુરુષો છે એમની ઉત્કટ અવસ્થામાં દેહ પછી દેહ માં રહેતા નથી, દેહ મૂકી દે છે. એ સાચું છે? બરાબર છે. લૌકિક દેહ ભાવ જ નહીં, એ બધું લૌકિક છે. દેહ ભાવ જ નહીં, એમ દેહ ભાવ જ નહીં એવું. પછી રામકૃષ્ણ કહ્યું કે એટલું મારે ટપકું કરી રાખવું પડે, કઢી ભાવે જે કઢી છોડી દે. પછી એ વખતે છેલ્લા ત્રણ દિવસ કઢી બનાવી ની પ્રમાણે લીલો લીમડો નાખીને ગયા ત્યારે એમને પાછું કરી દીધું કે પછી એમનું નિધન. બુદ્ધિ ના ટોપ ના લેવલ પર તો એક બુદ્ધ ભગવાન એકલા જ ગયા. મહાવીર બુદ્ધ ની બુદ્ધિ બધા ઉપર ગયા. મહાવીર રમણ મહર્ષિ કેવો નામ ગયા તો. અને રમણ મહર્ષિ બહુ સારા સ્ટેજ પર છે. જે ફોરે છે ને એ નજીક માં પણ હાથ નથી લાગ્યો, સમજો ને. એ નજીક માં પણ હાથ લાગ્યો નથી, હાથ લાગ્યા પછી વાર જ સ્થિતિ વાત નથી. શૈલી બધી બહુ સુંદર છે. શ્રીમદ બુદ્ધ એન્ડ રમણ મહર્ષિ કમ્પેરિઝન એ પૂછ્યું સવાર. એમ પૂછે છે કે રમણ મહર્ષિ, રમણ મહર્ષિનામાં ધ્યેય પ્રાપ્ત થયેલો હતો, જયારે રામકૃષ્ણ પરમહંસ નો ધ્યેય સંપૂર્ણ પ્રાપ્ત નતો થયો. ધ્યેયમાં ચોક્સ હતી પણ ધ્યેય જ પ્રાપ્ત નતો થયો પૂરો, સમજો ને. એ તો છેલ્લી સ્થિતિમાં મુસલમાન એવું થયા હતા. એમને બીજી જગ્યાએ જોવું પડે. હા, અને એમનું પૂછ્યું છે કે રમણ મહર્ષિ બુદ્ધ ની કક્ષાએ પહોંચેલા. બુદ્ધ ની કક્ષાએ ના, એ બુદ્ધિ ની બુદ્ધિ જુદો લાય નથી. આ વિતરાક ની કક્ષા આવે એવા બુદ્ધ ભગવાન. બુદ્ધિ ની તો બહુ બહુ કાળ થાય ત્યારે બુદ્ધ થાય. માણસ બહુ કાળ બુદ્ધિ આખું બુદ્ધિ વાદ જ આખો ખરી નાખે ત્યારે બુદ્ધ થાય. અને આ વિતરાક માર્ગ બહુ સીધે ચાલે જાય, બહુ સારો માર્ગ છે. એક રમણ મહર્ષિ ને એટલો શૈલી વખાણવા જેવી છે આ જગત માં. અને એમના દાખલા કેવા સમજો ભાઈ? અને રામકૃષ્ણ પરમહંસ એ બધા સાચા પુરુષો, રામ તીર્થ ને એ બધા સાચા પુરુષો છો. બીજો બધો બુદ્ધિવાદ છે, બીજો બધા જે હોય ને એ બુદ્ધિવાદ છે, ખોટું તો કોઈનું છે જ નહીં. પણ બુદ્ધિ હોય ને ત્યાં આગળ છે તે અહંકાર હોય, અને અહંકાર હોય ત્યાં આગળ છે તે અમુક જ માણસો ને કામ લાગે, અમુક સેન્ટરવાળા માણસ દરેકને કામ લાગે નહીં, જ્ઞાની પુરુષ દરેકને કામ લાગે. અત્યારે કૃષ્ણમૂર્તિ છે બુદ્ધના કૃષ્ણમૂર્તિ હિન્દુસ્તાન માટે કામના જ નથી, એ ફોરેન ને માટે જ કામના છે. એ સાહજિક પુરુષ છે, સાહજિક જેવું પોતે આવે છે એવું બોલે છે. અને વાણી વાણી એટલી બધી ઊંચી છે કે આ પબ્લિક સમજી શકે નહીં. એટલા માટે રજનીજી એવું કહ્યું હતું કે મહર્ષિનું, રમણ મહર્ષિ એમનું મૌન રૂપ મૌન, અને કૃષ્ણમૂર્તિ એ મહર્ષિનું પ્રગટ રૂપ, બંને એક સિક્કાની બે બાજુ. પેલા બોલે મહર્ષિ જો મૌન રહે, મહર્ષિ જો બોલે તો કૃષ્ણમૂર્તિ જેવું બોલે, અને કૃષ્ણમૂર્તિ જો મૌન રહે તો મહર્ષિ બોલે. એટલા માટે કે રજનીશજી એવું કહેલું કે જો રમણ મહર્ષિ બોલે તો કૃષ્ણમૂર્તિ જેવું થાય, અને કૃષ્ણમૂર્તિ જો મૌન રહે તો રમણ મહર્ષિ થાય. એટલે બંનેને એકબીજામાં આ રીતે કમ્પેર કર્યા એમણે કે જો રમણ મહર્ષિ બોલે તો એ કૃષ્ણમૂર્તિ જેવી એમની વાણી નીકળે, અને આ જો મૌન થઈ જાય કૃષ્ણમૂર્તિ તો એ રમણ મહર્ષિ જેવા થાય. રમણ મહર્ષિને સરખાવી શકાય એવા જ નથી. કૃષ્ણમૂર્તિ તો કૃષ્ણમૂર્તિને માટે તો આપણા રંગસદ છે ને બુદ્ધિવાળા કે પછી રહે એમની જોડે. મને કહે છે વધારે વધારે હું એમને ઓળખું છું. મેં તો ઓળખ્યા પણ તમે પચીસ વર્ષ રહ્યા તમારી મને કમાણી દેખાડો છો. મેં કહું તમે પચીસ વર્ષ કોઈ માણસ આફ્રિકા જાય છે પચીસ વર્ષ તો આપણે એમ શું પૂછીએ છીએ? આપણી પૈસાની કમાણી પૂછીએ છીએ, અને આમાં તમારી અધ્યાત્મ કમાણી દેખાડો તો. એટલે મને કહે છે કે એવું કશું કંઈ કમાણી દેખાતું નથી, કે છે પૈસો એકમ કમાયા નથી કર્યા નકામો ગયા પચીસ વર્ષો. કારણ કે તમે ત્યાં આગળ જાઓ જે તમારી વાઈફને બધાને ઘર છોકરાને પૂછીએ કે સાહેબ ક્યાં ગયા છે, ત્યાં સાહેબ તો ક્યાં ગયા છે. આપણે કહીએ કે તમારા સાચો અભિપ્રાય શું છે સાહેબ ત્યાં જાય છે એના માટે? કંઈક જૂની છે. એટલે ઘણા આગળ તમે મારે ત્યાં આવ્યા, અરે ત્યાં કૃષ્ણમૂર્તિ પાસે ગયા તો તમારા ભાઈ છોકરા બધા ન ખેંચાય તો ત્યાં આગળ ધર્મ જ નથી. શું છે? એટલે રણછોડજી સાહેબ અહીંયા ગયા તો મને કહે છે આ કૃષ્ણમૂર્તિની વાણી તમે આ પુસ્તક લો અને વાંચી જુઓ અને મને કહો કહે છે. એટલે મેં કહ્યું કે કૃષ્ણમૂર્તિની વાણી એ ગુલાબનું આવડું મોટું ફૂલ છે. કે શું છે? ગુલાબનું ફૂલ આવડું છે ગુલાબનું, પણ આવડું મોટું ફૂલ છે અને તે સુગંધ વગરનું છે. શું કહ્યું? સુગંધ. એટલે પ્રાકૃતિક ફ્લાવર્સ મેં એમને કહ્યું કે પ્રાકૃતિક ફ્લાવર્સ છે. શું છે? પ્રાકૃતિક ફ્લાવર્સ. પ્રાકૃતિ પ્રકૃતિના ફૂલ છે, પ્રકૃતિથી ઉત્પન્ન થયેલો ફૂલ છે એમનો. એ એમને માટે અને એ અવેરનેસ એટલું જ બતાવે છે. શું છે? હા, તે અવેરનેસ ફોરેન વાળા માટે જરૂર છે. અને આપણા લોકો તો બિહેવિયરનેસમાં આવી ગયેલા છે, એલર્ટનેસમાં આવી ગયા છે, પણ હું એમને એક્ઝેક્ટનેસમાં લાવી નાખું છું. કઈ એલર્ટનેસમાં તો આવી ગયેલું છે આપણે, આ બધા એલર્ટ છે ને બધા રાત દાડ પૈસા લઈ જાય. એલર્ટ એલર્ટ એલર્ટ કૃષ્ણમૂર્તિ બીજી વાત છે. એમ કહેતી કે કૃષ્ણમૂર્તિ ની અવેરનેસ ની વાત જુદી છે, ચોઇસલેસ અવેરનેસ. એ અવેરનેસ જે છે ને એ ફોરેન માટે અવેરનેસ નું જે માર્ગ છે, અને ફોરેન માટે જ કામના છે. ફોરેન માટે એને બીજો બીજો હશે તે આપણે કેવો આપણે એના જેવો કરે તો બહુ સારા સારા માણસ. આ હિન્દુસ્તાનનો કામના નથી, આ લોકો વિકલ્પી લોકો, વિકલ્પી નેકટાઈ કેવું છે. મારી પાસે બધા બહુ ઘણા આવ્યા, બધા બધા પ્રોફેસર બધા પાછા આવ્યા. નેકટાઈ પહેરી શું જે વાણી મળતી આવે ને, થોડું ઘણું મળતું આવે, પોતાથી વધારે ઊંચું દેખાય વાણી. એટલે મને આમ ઉડતા બધા કેપી થઈ ગયા. ત્યાંથી થઈ જાય. રજનીશજી તો આક્ષેપ મૂકે છે કે કૃષ્ણમૂર્તિ ની આજુબાજુ અહમવાદી ભેગા થયા, ત્યાં કોઈ ગુરુ માનવાનું નહીં, કોઈને પ્રભુ માનવાનું નહીં, કોઈને ભગવાન નહીં માનવાનું. રજનીશજી એવો આક્ષેપ કરે છે. એમ કે છે કે રજનીશજી એવો આક્ષેપ કરે છે કે એમની આજુબાજુ જે બધા છે, કૃષ્ણમૂર્તિ ની આજુબાજુ જે બધા છે એ બધા અહમવાદી છે, ગુરુ ને માનવું નહીં, કઈ સ્વતંત્ર ભગવાન. રણછોડભાઈ કહ્યું કે સદગુરુ નું ના પાડે છે કૃષ્ણમૂર્તિ. ત્યારે મેં એને કહ્યું કે જે જે લોકો આ જગત માં સદગુરુ ના પાડે તે માણસો આગળ સદગુરુ થી દજેલા છે, એટલે પોતાનો અનુભવ જગત પર લાગવા લાગે છે. ગુરુ વગર તો બહાર જવું હતું ના જાય, રસ્તામાં જવું હતું, ગુરુ વગર તો ચાલે જ નહીં. એટલે મેં રણછોડભાઈ લખવા કે સદગુરુ થી દાધેલા છે, જેટલા જેટલા એ બોલે છે ને ગુરુ ની જરૂર નથી. રણછોડભાઈ એવું કહેતા બધાને ગુરુ ભાઈ મારા જેવા જ્ઞાની કૃષ્ણ જરૂર નહીં, કે જેને પોતાનો દોષ પોતાના સર્વસ્વ દોષો દેખાય. શ્રીમદ રાજચંદ્રને પણ ગુરુ તો ગુરુ મળ્યા નથી, પણ એમનું જ્ઞાન સાચું છે. એમને જે સીધી દશામાં જ્ઞાન ઉત્પન્ન થયું તે આત્મ જ્ઞાન ઉત્પન્ન થયું. એટલે ગુરુ વગર તો કદી ચાલે એવું જ નથી. એ કે છે મારે પૂર્વમાં તો ખરાબ, કારણ કે ગુરુ એ શું છે કે હંમેશા ઉપરી ની જરૂર છે. આ જગત ના તમામ મનુષ્યો ને બોસ ની જરૂર છે, કારણ કે દોષ વાળા છે. હા, મને મને એકલા દોષ નથી એટલે મારે બોસ ની જરૂર નથી. મને દેખાડનાર ની જરૂર છે કે દેખાડનાર મારે જોઈએ મારો દોષ ને એવું મારી જરૂર છે નહીં, કારણ કે દોષ જ ના થાય ને, અને થાય શું દોષો ઉત્પન્ન ના થાય. શું દોષ માં આ એટલો જ છે, બીડી છે. સૂક્ષ્મદોષ કોને કહેવાય કે બુદ્ધિ વાળા મારી વાતમાં એ સમજી જાય કે ભૂલ કરી શું બરાબર તે સૂક્ષ્મદોષ.